શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 39-40 ભગવતી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય તથા વિભિન્ન વ્યક્તિઓ દ્વારા તેઓ પૂજાતા હોવાનું તથા દુર્વાસાના શ્રાપથી મહાલક્ષ્મીનો દેવલોક ત્યાગ કરવા અને ઇન્દ્ર દુઃખી થઈને બૃહસ્પતિ પાસે ગયા તેનું વર્ણન. નારદજીએ કહ્યું, ભગવાન, મેં ધર્મરાજ અને સાવિત્રીના સંવાદમાં મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ સ્વરૂપા ગાયત્રીનો નિર્મળ યશ સાંભળ્યો. આ દેવીઓના ગુણોનું કીર્તન ખરેખર સત્ય રૂપ અને મંગળોનું પણ મંગળ છે. પ્રભો, હવે હું ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળવા ઈચ્છું છું. હે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન, સર્વપ્રથમ ભગવતી લક્ષ્મીની પૂજા કોણે કરી? આ દેવીનું રૂપ કેવું છે અને કયા મંત્રોથી તેમની પૂજા થાય છે? આપ મને તેમના ગુણાનુવાદ સંભળાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, બ્રહ્મન, પ્રાચીન સમયની વાત છે. સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના વામ ભાગમાંથી રાસમંડળમાં ભગવતી શ્રી રાધાજીનું પ્રાગટ્ય થયું. તે પરમ સુંદરી રાધાજીની ચારે બાજુ વટવૃક્ષ શોભી રહ્યા હતા. 12 વર્ષના હોય તેવું પ્રકાશમાન અને શ્વેત ચંપાના પુષ્પ જેવું તેમનો વિગ્રહ હતો. તે મનોહારિણી દેવીના દર્શન પરમ સુખદ હતા. તેમનું પ્રસન્ન મુખ શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રમાની પ્રભાથી પૂર્ણ હતું. તેમના વિશાળ નેત્રોની સામે શરદ ઋતુના મધ્યાહન કાળના કમળોની શોભા ઝાંખી પડતી હતી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સાથે બિરાજનારા તે દેવી તેમની ઈચ્છાથી 2 રૂપમાં પ્રગટ થયા. વર્ણ, તેજ, અવસ્થા, કાંતિ, યશ, વસ્ત્ર, આભૂષણ, ગુણ, કૃત્ય, હાસ્ય, અવલોકન એટલે કે જોવું, પ્રેમ તથા અનુનય એટલે વિનવણી વગેરે બધા ગુણો બંનેમાં સમાન હતા. ડાબા અંગમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને જમણા અંગે શ્રી રાધાજી સ્વયં રહ્યા. શ્રી રાધાજીએ પ્રથમ પ્રાત પર પ્રભુ દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણનો પતિ રૂપે સ્વીકાર કરી લીધો. ભગવાનનો વિગ્રહ અત્યંત સુંદર હતો. મહાલક્ષ્મીએ પણ શ્રી રાધાજીના વરણ કર્યા પછી તે જ ભગવાનને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને ગૌરવ આપવાના હેતુથી પોતે 2 સ્વરૂપમાં પ્રગટ થયા. પોતાના જમણા અંગથી તે 2 હાથવાળા શ્રીકૃષ્ણ જ રહ્યા અને ડાબા અંગથી તેઓ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુના રૂપમાં પ્રગટ થયા. તેમણે મહાલક્ષ્મીજીને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કર્યા. જે દેવી પોતાની સ્નેહભરી દ્રષ્ટિથી સમગ્ર વિશ્વને હંમેશા નિહાળે છે તે જ અત્યંત ગૌરવવંતા હોવાથી મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે 2 ભુજાવાળા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રાધાજીના પ્રાણપતિ બન્યા અને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના. શુદ્ધ સત્ય સત્વ સ્વરૂપા ભગવતી શ્રી રાધા ગોપ અને ગોપીઓના વૃંદમાં અત્યંત શોભવા લાગ્યા. પછી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મીજી સહિત વૈકુંઠ ધામમાં પધારી ગયા. એ ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને બધી રીતે સમાન છે. ભગવતી શ્રી મહાલક્ષ્મી યોગ સિદ્ધિના કારણે અનેક રૂપોમાં બિરાજે છે. તે પરિપૂર્ણ પરમ શુદ્ધ સત્વ સ્વરૂપા ભગવતી લક્ષ્મી સર્વ સૌભાગ્યોથી સંપન્ન થઈને મહાલક્ષ્મી તરીકે વૈકુંઠમાં રહેવા લાગ્યા. પ્રેમને લીધે તે મહાલક્ષ્મી સર્વ સ્ત્રીઓમાં મુખ્ય છે. ઇન્દ્રની સંપત્તિના જેવું સુંદર રૂપ ધારણ કરીને તે દેવી સ્વર્ગ લક્ષ્મીના નામથી સ્વર્ગમાં પ્રસિદ્ધ થયા. પાતાળમાં તેમનું નામ નાગ લક્ષ્મી અને રાજાઓને ત્યાં રાજ્ય લક્ષ્મી થયું. ગૃહસ્થોને ત્યાં ગૃહલક્ષ્મીના નામથી પૂજાવા લાગ્યા. આ બધા રૂપો મહાલક્ષ્મીજીના એક જ અંશના છે. પોતાના પૂર્ણ રૂપથી તો તેઓ નિત્ય વૈકુંઠ ધામમાં જ બિરાજે છે. ગૃહસ્થોના સર્વ મંગળોનું પણ મંગળ કરનારા દેવી સંપત્તિ સ્વરૂપા બનીને ગૃહસ્થોને ત્યાં બિરાજે છે. ગાયોમાં સુરભિ રૂપથી તથા યજ્ઞોમાં દક્ષિણા રૂપથી તે બિરાજે છે. ક્ષીરસાગરના તે કન્યા લક્ષ્મી બન્યા. કમળોની શોભા, ચંદ્રની શોભા અને સૂર્યની શોભા પણ શ્રી મહાલક્ષ્મીના જ અંશરૂપ છે. આભૂષણો, રત્નો, ફળ, જળ, રાજા, રાણી, દિવ્ય નારી, ગૃહ, સંપૂર્ણ ધાન્ય, વસ્ત્ર, પવિત્ર સ્થાન, દેવતાઓની પ્રતિમા, મંગળ કળશ, માણિક્ય, મોતીઓની સુંદર માળાઓ, બહુકંતી, હીરા, ચંદન, વૃક્ષોની સુંદર શાખાઓ તથા નૂતન મેઘ, આ બધામાં ભગવતી શ્રી લક્ષ્મીજીનો અંશ રહેલો છે. મુનિવર, સર્વપ્રથમ ભગવાન નારાયણે વૈકુંઠ ધામમાં મહાલક્ષ્મીની પૂજા કરી હતી. ત્યાર પછી બ્રહ્માજીએ ભક્તિપૂર્વક તેમનું પૂજન કર્યું. ત્યાર પછી ત્રીજા ક્રમે પૂજા કરનાર ભગવાન શંકરજી છે. ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં તેમની પૂજા કરી. ત્યાર પછી સ્વયંભૂ, મનુ, મોટા મોટા રાજાઓએ, મહાન ઋષિઓએ તથા ઉત્તમ ગૃહસ્થોએ તેમની પૂજા કરી હતી. ગંધર્વો અને નાગોએ પાતાલમાં તેમનું પૂજન કર્યું. ભાદરવા મહિનાની સુદ આઠમના દિવસે બ્રહ્માજીએ તેમનું પૂજન કર્યું હતું. નારદ, ભાદ્રપદ શુક્લ પક્ષમાં પૂરા 15 દિવસ સુધી ત્રિલોકમાં તેમની પૂજા કરવામાં આવી હતી. ચૈત્ર, પોષ તથા ભાદ્રપદના પવિત્ર મંગળવારે તેમનો પૂજા મહોત્સવ થવા લાગ્યો. ભગવાન વિષ્ણુ દ્વારા પૂજાયા હોવાથી ત્રિલોકમાં બધા લોકોએ ખૂબ જ ભક્તિભાવથી તેમની ઉપાસના કરી. વર્ષાંતે પોષ સંક્રાંતિના અવસર પર મધ્યાહન કાળમાં મનુ મહારાજે મંગળ કળશમાં તેમની પ્રતિમાનું આહવાન કરીને પૂજા કરી હતી. ત્યાર પછી તે મહાદેવી ત્રણેય લોકમાં નિત્ય પૂજ્યા બની ગયા. ઇન્દ્ર પણ તેમના ઉપાસક બન્યા. રાજા મંગળે મંગળાના રૂપમાં એમની ઉપાસના કરી હતી. ત્યાર પછી રાજા કેદાર, નીલ, બલ, સુબલ, ધ્રુવ, ઉતાનપાદ, શુક્ર, બલિ, કશ્યપ, દક્ષ, કદર્પ, કદર્મ, વિવસ્વાન, પ્રિયવ્રત, ચંદ્રમા, કુબેર, વાયુ, યમ, યજ્ઞ અને વરુણ દેવે તેમની ઉપાસના કરી હતી. આ પ્રમાણે ભગવતી મહાલક્ષ્મી સર્વત્ર બધા લોકો દ્વારા સદા પૂજ્ય બન્યા. એ સર્વ ઐશ્વર્યોના અધિષ્ઠાત્રી છે. તેમને સર્વ સંપત્તિઓના સાક્ષાત વિગ્રહ કહ્યા છે. નારદજીએ પૂછ્યું, ભગવાન શ્રી મહાલક્ષ્મી ભગવાન નારાયણના પ્રિયા થઈને હંમેશા વૈકુંઠમાં બિરાજે છે. તે સનાતની દેવીને વૈકુંઠના અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે. પૂર્વ કાળમાં ભગવાન નારાયણની વાત સત્ય કરવા માટે આ દેવીએ પૃથ્વી પર આવીને સમુદ્રની પુત્રી થવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તો તે સમુદ્રના પુત્રી કઈ રીતે બન્યા? મને વિસ્તારથી આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું, નારદ, પૂર્વકાળની વાત છે. દુર્વાસાના શ્રાપથી ભગવતી શ્રી ઇન્દ્રની પાસે ચાલ્યા ગયા. ભગવતી શ્રી ઇન્દ્રની પાસેથી ચાલ્યા ગયા ત્યારે દેવો મૃત્યુલોકમાં ભટકવા લાગ્યા. લક્ષ્મીએ ક્રોધિત થઈને દુઃખ સાથે સ્વર્ગનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલ્યા ગયા અને તે ત્યાં જઈને મહાલક્ષ્મીમાં લીન થઈ ગયા. ત્યારે બધા દેવતાઓ અપાર દુઃખી થઈને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને આગળ કરી વૈકુંઠમાં આવ્યા. તો ભગવાન નારાયણ બિરાજમાન હતા. અત્યંત દૈન્ય ભાવથી દેવતાઓએ તેમનું શરણ લીધું. દેવતાઓ ખરેખર દુઃખી હતા. તેમના કંઠ, હોઠ અને તાળવા સુકાઈ ગયા હતા. ત્યારે પુરાણ પુરુષ ભગવાનની આજ્ઞાથી તેઓ લક્ષ્મીજી પોતાની કળાથી સમુદ્રના પુત્રી થયા. દેવતાઓ અને દૈત્યોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી મહાલક્ષ્મી પ્રગટ્યા. ભગવાન વિષ્ણુએ તેમને જોયા હતા. તે વખતે પ્રસન્ન મુખવાળા લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને દેવોને વરદાન આપી. ક્ષીરસાગરમાં શયન કરનાર ભગવાન વિષ્ણુને વનમાળા પહેરાવીને તે ભગવાન વિષ્ણુ સાથે ચાલ્યા ગયા. નારદ, તેમની કૃપાથી અસુરો પાસે ચાલી ગયેલું રાજ્ય દેવતાઓને પાછું મળ્યું. ત્યાર પછી દેવતાઓ તેમની ભક્તિભાવથી પૂજા કરીને આપત્તિથી મુક્ત થઈ આનંદ કરવા લાગ્યા. નારદજીએ પૂછ્યું, બ્રહ્મન, બ્રહ્મનિષ્ઠ અને તત્વજ્ઞ મુનિવર દુર્વાસાએ ક્યારે, કેમ અને ક્યાં અપરાધને કારણે ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો? દેવતાઓએ કઈ રીતે સમુદ્ર મંથન કર્યું? ક્યાં સ્તોત્રથી પ્રસન્ન થઈને દેવીએ ઇન્દ્રને સાક્ષાત દર્શન આપ્યા હતા? પ્રભુ, ઇન્દ્ર અને દુર્વાસા વચ્ચે કેવો સંવાદ થયો, આ બધું કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, પ્રાચીન કાળની વાત છે, મુનિવર દુર્વાસાજી વૈકુંઠથી કૈલાસ શિખર પર જઈ રહ્યા હતા. ઇન્દ્રે તેમને જોયા. મુનિવર દુર્વાસા બ્રહ્મ તેજથી ગ્રીષ્મકાળના મધ્યાહન સૂર્યની હજારો પ્રભાવથી સંપન્ન હતા. તેમની સ્વચ્છ જટાઓ તપેલા સોના જેવી ચળકતી હતી. તેમણે શ્વેત યજ્ઞો પવિત ધારણ કર્યું હતું. હાથમાં મૃગચર્મ દંડ અને કમંડળ શોભતું હતું. તેમના લલાટમાં ચંદ્રમા જેવું અતિ ઉજ્જવળ તિલક હતું. વેદ વેદાંગના પારગામી અસંખ્ય શિષ્યો તેમની સાથે હતા. તેમને જોઈને ઇન્દ્રે મસ્તક નમાવી પ્રણામ કર્યા. તેમના શિષ્યોને પણ ઇન્દ્રે ભક્તિપૂર્વક પ્રસન્નતાથી સંતુષ્ટ કર્યા. ત્યારે શિષ્યો સાથે મુનિવર દુર્વાસા ઇન્દ્રને શુભાશીર્વાદ આપ્યા. સાથે સાથે ભગવાન વિષ્ણુ પાસેથી પ્રાપ્ત પરમ મનોહર પારિજાત પુષ્પ પણ ઇન્દ્રને આપ્યા. રાજ્યશ્રીના અભિમાનથી છકેલા ઇન્દ્રે જરા એટલે વૃદ્ધાવસ્થા મૃત્યુ અને શોકનો નાશ કરનાર મોક્ષદાયી પ્રસાદી પુષ્પો લઈને પોતાના ઐરાવત હાથીના માથા પર મૂકી દીધા. તે પુષ્પોનો સ્પર્શ થતા જ રૂપ ગુણ તેજ અને અવસ્થા આ બધાથી સંપન્ન થઈને ઐરાવત સહજ વિષ્ણુ રૂપ થઈ ગયું. અને પછી તે ઇન્દ્રનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યો ગયો. મુને, તે વખતે ઇન્દ્ર તેજયુક્ત ઐરાવતને પોતાના આધીન ન રાખી શક્યા. ઇન્દ્રે આ દિવ્ય પુષ્પોનો ત્યાગ કર્યો છે એવું જાણીને મુનિવર દુર્વાસાને અપાર ક્રોધ આવ્યો. તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો. મુનિવર દુર્વાસા બોલ્યા, અરે રાજ્યશ્રીના અભિમાનમાં ચકચૂર થઈને તું મારું અપમાન કેમ કરે છે? તને મેં આ પારિજાત પુષ્પ આપ્યા. અભિમાનથી તે તેનો ઉપયોગ ન કરતા હાથીના માથા પર મૂકી દીધા. નિયમ તો એ છે કે શ્રી વિષ્ણુને સમર્પિત કરેલું નૈવેદ્ય ફળ અથવા જળ પ્રાપ્ત થતા જ તેનો ઉપભોગ કરવો જોઈએ. ત્યાગ કરવાથી બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. સૌભાગ્યથી પ્રાપ્ત થયેલ ભગવાન વિષ્ણુના પ્રસાદનો જે ત્યાગ કરે છે તે મનુષ્ય શ્રી અને બુદ્ધિથી ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન વિષ્ણુને અર્પણ કરેલી વસ્તુ મળતા જ તેનો ઉપયોગ કરે છે. તે ભાગ્યશાળી પુરુષ પોતાની 100 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર કરીને સ્વયં મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય દરરોજ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરીને ભોજન કરે છે અને ભગવાનની ભક્તિ સાથે પૂજા સ્તુતિ કરે છે તે ભગવાન વિષ્ણુ જેવો થઈ જાય છે. તેના સ્પર્શથી વહેનારા વાયુના સંયોગથી તીર્થો પણ પવિત્ર થઈ જાય છે. તેના ચરણ સ્પર્શથી પૃથ્વી પવિત્ર થઈ જાય છે. ભગવાનને ભોગ ધર્યા વિનાનું અન્ન વેશ્યા કાયર અને શુદ્રના અન્ન જેવું દોષયુક્ત છે. તેવું અન્ન માંસ ભક્ષણથી પણ વધારે દોષયુક્ત છે. શિવલિંગને અર્પણ કરેલું અન્ન તથા શુદ્રને યજ્ઞ કરાવનારે આપેલું દેવના પૂજારીનું કન્યા વિક્રય કરનારનું તથા અનિતિનો ધંધો કરનારનું અન્ન એઠું વાસી સર્વના જમ્યા પછી બાકી બચેલું અન્ન શુદ્ર જાતિના સ્ત્રીના પતિ થયેલા બ્રાહ્મણનું બળદ હાંકનાર બ્રાહ્મણનું અધિક્ષિત બ્રાહ્મણનું મુર્દા બાળનારનું અગમ્ય સ્ત્રી સાથે વ્યભિચાર કરનાર બ્રાહ્મણનું મિત્ર દ્રોહીઓનું કૃતજ્ઞિઓનું વિશ્વાસઘાતીઓની ખોટી સાક્ષી આપનારાઓનું અને તીર્થ સ્થળે દાન લેનારા બ્રાહ્મણનું અન્ય દૂષિત અન્ન દૂષિત માનવામાં આવે છે. પરંતુ આ બધું ભગવાન વિષ્ણુને અર્પણ કરીને ભોજન કરવાથી શુદ્ધ બની જાય છે. જો ચાંડાળ પણ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે તો તેનામાં કરોડો મનુષ્યનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય આવી જાય છે. ભગવાન શ્રી હરિની ભક્તિ વિમુખ મનુષ્ય સ્વયં પોતાની રક્ષા પણ કરી શકતો નથી. જો અજ્ઞાન વશ પણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે તેના અનેક જન્મોના સંચિત પાપોથી મુક્ત થઈ જાય છે. જે આદર સહિત ભગવાનનો પ્રસાદ છે એમ સમજીને ગ્રહણ કરે છે તેના તો અનેક જન્મોના પાપ નિશ્ચિંતપણે ભસ્મ થઈ જાય છે. ઇન્દ્ર અભિમાનવશ ભગવાન પ્રસાદી પુષ્પોને હાથીના માથા પર તે મૂકી દીધા. તે અપરાધને કારણે લક્ષ્મી તને છોડીને ભગવતી પાસે ચાલી જશે. હું ભગવાન નારાયણનો ભક્ત છું. મને દેવતાઓને કે બ્રહ્માજીનો કોઈ ભય નથી. કાળ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી પણ હું ડરતો નથી. પછી બીજાથી તો ડરવાનો પ્રશ્ન જ ક્યાં છે? તારા પિતા પ્રજાપતિ કશ્યપ પણ મારું શું બગાડશે? દેવરાજ, તારા ગુરુ બૃહસ્પતિ પણ મારા જેવા નિશંક ન ફકરા પુરુષનો કાંઈ બગાડી શકતા નથી. જો આ પુષ્પ જેના મસ્તક પર હોય તેની પૂજા ઉત્તમ ગણાય છે. મુનિવર દુર્વાસાના વચન સાંભળીને દેવરાજ ઇન્દ્રે તેમના ચરણ પકડી લીધા. ભયથી તે ગભરાઈ ગયા. શોકાતુર થઈને રડતા રડતા કહેવા લાગ્યા. ઇન્દ્રે કહ્યું, પ્રભુ, આપે મને માયા લક્ષ્મી નાશક શાપ આપ્યો તે બિલકુલ ઉચિત જ છે. હવે હું ચાલી ગયેલી સંપત્તિ માટે યાચના કરતો નથી, પરંતુ આપ મને જ્ઞાનનો ઉપદેશ આપો. ઐશ્વર્ય તો વિપત્તિઓનું બીજ છે, એનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે, તેથી ઐશ્વર્યને મુક્તિ માર્ગની કુહાડી કહે છે. તેનાથી ભક્તિ માર્ગમાં ડગલે ડગલે અડચણો ઊભી થાય છે. મુનિ બોલ્યા, દેવરાજ, જન્મ મૃત્યુ જરા શોક અને રાગ સંપત્તિમાંથી જન્મે છે. તેના પ્રભાવથી અંધ બનેલો મનુષ્ય મુક્તિ માર્ગને ઓળખી શકતો નથી. ઇન્દ્ર, જે મૂર્ખ મનુષ્ય સંપત્તિથી બહેકી ગયો છે તેને મદિરાથી બહેકેલો સમજવો જોઈએ. તેને પરિવાર અને મિત્રો બંધુ કહીને ઘેરી લે છે. વૈભવથી છકેલો વિષયાંધ મહાકામી અને રજોગુણી તે મનુષ્ય સત્વગુણનો માર્ગ જોઈ શકતો નથી. વિષયાંધ પણ બે પ્રકારના છે, રાજસ અને તામસ. જેનામાં શાસ્ત્ર જ્ઞાન નથી તે તામસ છે અને શાસ્ત્રજ્ઞ રાજસ છે. સુરશ્રેષ્ઠ, શાસ્ત્રોમાં બે પ્રકારના માર્ગ કયા છે? એક પ્રવૃત્તિ બીજ અને બીજો નિવૃત્તિ બીજ. પહેલો જે પ્રવૃત્તિ માર્ગ છે તેમાં દુઃખ જ ભરેલું છે, પરંતુ પ્રાણી સ્વચ્છંદ થઈને પ્રસન્નતાપૂર્વક અને અવિરોધપણે તે માર્ગે જાય છે. જેમ મધની લાલચમાં બમરો સુખ સમજીને દુઃખ સાથે ફૂલ પર આવીને પડે છે, આ પ્રવૃત્તિ માર્ગ. જન્મ મૃત્યુ જરા અને નાશનું મૂળ કારણ છે. મનુષ્ય પ્રસન્નતાપૂર્વક અનેક જન્મોના પોતાના કર્તવ્ય કર્મોના પરિણામે અનેક યોનિઓમાં ભટક્યા પછી ભગવાનની કૃપાથી મનુષ્ય થઈને તેનો સત્સંગનો સુયોગ પ્રાપ્ત થાય છે. સત્સંગ સંસાર રૂપી અગાધ સાગરને પાર કરવા માટે દૃઢ સાધન છે, તથા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે પ્રજ્વલિત દીપક છે. સેંકડો અને હજારોમાં કોઈ વિરલ અને સદાચારી વ્યક્તિ જ તેના પ્રકાશથી મુક્તિ માર્ગને જોઈ શકે છે, અને ત્યારે તેનામાં કર્મ બંધનો કાપવા માટે પ્રયત્ન કરવાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે અનેક જન્મોના પુણ્ય તપસ્યા અને ઉપવાસનો સહયોગ મળે ત્યારે પ્રાણીને મુક્તિ માર્ગ પ્રાપ્ત થાય છે. આ માર્ગ નિર્વિઘ્ન અને પરમ સુખદ છે. પુરંદર, તમે જે પ્રશ્ન કર્યો છે તે મેં ગુરુમુખે સાંભળ્યો છે. બ્રહ્મન, મુનિવર દુર્વાસાની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર વિતરાગ બની ગયા. તેમના હૃદયમાં વૈરાગ્યની ભાવના દિન પ્રતિદિન વધવા લાગી. દુર્વાસા મુનિ પાસેથી તે પોતાના ઘેર આવ્યા ત્યારે તેમણે જોયું તો તેમની અમરાવતી નગરી દૈત્યો અને અસુરોથી પૂરેપૂરી ભરેલી હતી. તે નગરીમાં રહેનારા દેવતાઓ ભયભીત હતા. બધી જ પરિસ્થિતિ વિષમ જણાતી હતી. ક્યાંક કોઈના ભાઈ બંધુ ન હતા તો ક્યાંક કોઈના માતા પિતા અને સ્ત્રીએ તેનો સાથ છોડી દીધો હતો. ત્યાં અત્યંત ખળભળાટ મચી ગયો હતો. બધી બાજુ શત્રુ જ શત્રુ દેખાતા હતા. આવી સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિજી પાસે ગયા. તે વખતે શક્તિશાળી બૃહસ્પતિજી મંદાકિનીના કિનારે પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરી રહ્યા હતા. થોડી વાર પછી તે ગંગાજીના જળમાં પૂર્વાભિમુખ ઊભા રહીને સૂર્યદેવને અભિવાદન કરી રહ્યા હતા. તેમના નેત્રોમાં હર્ષના આંસુ હતા અને શરીરમાં રોમાંચ હતો. તે અતિ પ્રસન્ન હતા. સર્વશ્રેષ્ઠ સર્વાધિક ધાર્મિક શ્રેષ્ઠ પુરુષો દ્વારા સેવાયેલા અતિ પ્રિય બંધુ વર્ગમાં તથા જ્ઞાનીઓમાં અતિ શ્રેષ્ઠ ભાઈઓમાં સૌથી મોટા અને દેવોના શત્રુઓ માટે અનિષ્ટકારી એવા ગુરુવર બૃહસ્પતિજી મંત્ર જપ કરી રહ્યા હતા. દેવરાજ એક પહોર સુધી તેમને જોતા ઉભા રહ્યા. પછી તે ગુરુદેવના ચરણોમાં મસ્તક નમાવી મોટે મોટેથી રડવા લાગ્યા. ત્યાર પછી ઇન્દ્રે દુરાસા દ્વારા અપાયેલા શ્રાપની બધી વાત બૃહસ્પતિજીને કહી. તે ત્યારે સાંભળીને પરમ બુદ્ધિમાન અને શ્રેષ્ઠ વક્તા બૃહસ્પતિજી આ પ્રમાણે કહ્યું. બૃહસ્પતિજી બોલ્યા, સુરશ્રેષ્ઠ, મેં બધું સાંભળ્યું, તમે ખેદ ન કરો, મારી વાત સાંભળો. નિતિજ્ઞ પુરુષો વિપત્તિના સમયે ક્યારેય ગભરાતા નથી, કારણ કે આ વિપત્તિ અને સંપત્તિ શ્રમ સાધ્ય છે, તેને નશ્વર કહેવામાં આવે છે. આ સંપત્તિ અને વિપત્તિ પોતાના જ પૂર્વ કર્મનું ફળ છે. કર્મ કરનાર તેને આધીન થઈને ફળ ભોગવે છે. લગભગ બધા જ પ્રાણીઓ માટે દરેક જન્મમાં લગભગ આ જ શાશ્વત નિયમ છે. ચક્રની જેમ સદા સુખ દુઃખ આવે અને જાય છે, પછી તેમાં ચિંતા શાની? શુભ અથવા અશુભ ફળ ભોગવવા માટે જ પુરુષ શરીર પ્રાપ્ત કરે છે. કરોડો કલ્પ કેમ ન વીતે, ભોગવ્યા વિના કર્મનો અંત થતો નથી. તેથી શુભ અશુભ કર્મનું ફળ ભોગવવાનું અનિવાર્ય છે. આવી વાત પરમાત્મા શ્રીકૃષ્ણે બ્રહ્માજીને સંબોધિત કરીને સામવેદની શાખામાં સ્પષ્ટ કરી છે. કરેલા સર્વ કર્મનો ભોગ શેષ રહી જવાથી કર્માનુસાર પ્રાણીઓનો ભારત ખંડમાં અથવા અન્યત્ર જન્મ થાય છે. કરોડો જન્મોના કરેલા કર્મો પ્રાણીની પાછળ જોડાયેલા રહે છે. પુરંદર, છાયાની જેમ તે ભોગવ્યા વિના અલગ થતા નથી. કાળ દેશ અને પાત્રના ભેદથી કર્મો ઓછા વધારે થયા કરે છે. જે રીતે કુશળ કુંભાર દાંડો, ચાકડો, માટી તથા ટપલું વગેરેથી ઘડો બનાવે છે, તે જ પ્રમાણે વિધાતા કર્માનુસાર સર્વને ફળ આપે છે. માટે જેમની આજ્ઞાથી આ જગત સર્જાયું છે તે શ્રી નારાયણનું ભજન કરો. તે પ્રભુ ત્રિલોકમાં વિધાતાના વિધાતા, રક્ષકના રક્ષક, સૃષ્ટાના સૃષ્ટા, સહર્તાના સહર્તા તથા કાળના પણ કાળ છે. જે પુરુષ મહાન વિપત્તિના સમયે તે ભગવાન મધુસૂદનનું સ્મરણ કરે છે, તેના માટે વિપત્તિમાં પણ સંપત્તિની જ ભાવના જન્મે છે, એવો ભગવાન શંકરે આદેશ કર્યો છે. મહાવિપત્તો સંસારે યા સ્મરેદ મધુસૂદનમ, વિપત્તો વતસ્ય સંપત્તિ સંપત્તિર ભવેદિ ચાહ શંકરઃ. અધ્યાય 9, સંડ 9, અધ્યાય 40, શ્લોક 91. નારદ આ પ્રમાણે કહીને તત્વજ્ઞાની બૃહસ્પતિજી દેવરાજ ઇન્દ્રને ભેટી પડ્યા અને શુભ આશીર્વાદ આપીને તેમને બધી જ વાતો સમજાવી દીધી. અધ્યાય 39-40 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.